ಯಾವದ ವಿತ್ತೋಪಾರ್ಜನ ಸಕ್ತ ಪರಿವಾರೋ ರಕ್ತ ಪಶ್ಚಾದ ಜೀವತಿ ಜರ ಜರ ದೇಹಿ ನ ಪೃಚ್ಛತಿ ಗೇ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತಿ ಕಾತೆ ಕಾಂತ ಕಸ್ತೆ ಪುತ್ರ ಸಂಸಾರೋಯಂ ಅತೀವ ವಿಚಿತ್ರ ಕಸ್ಯ ತ್ವಂ ಕಃ ಕುತ ಆಯಾತಸ್ ತತ್ವಂ ಚಿಂತಯ ತದಿಹ ಭ್ರಾತ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೇ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೇ ಯಾವದ ವಿತ್ತೋಪಾರ್ಜನ್ ಸಕ್ತ ತಾವತ್ ನಿಜ ಪರಿವಾರೋ ರಕ್ತ ಪಶ್ಚಾತ್ ಜೀವತಿ ಜರ್ಜರ್ ದೇಹೆ ವಾರ್ತಾಂ ಕೋಪಿನ ಪೃಚ್ಛತಿ ಗೇಹೆ. ಶಂಕರಾಚಾರ್ಯ ಜಿ ಕಹೆ ಛೆ ಕೆ ಜ್ಯಾ ಸುಧೀ ಧನ ಕಮಾಯಿನೆ ಆಪೋ ತ್ಯಾ ಸುಧೀ ಪರಿವಾರಮಾಂ ಬಧಾ ತಮಾರಾ ಭಾವ ಪೂಛೆ. પછી કોઈ ભાવ પૂછતું નથી. વાર્તામ કોપીને પૃચ્છતી ગે. પછી જર્જર દેહે જીવતી, શરીર જીર્ણ થઈ ગયું હોય, દિવસો પસાર કરે પણ કોઈ એની સાથે વાત કરવા માટે પણ રસ ધરાવતું નથી. આ શ્લોક ઉપર આપણે થોડી વાતો ગયા પ્રવચનમાં લીધેલી. એ વાતો એવી હતી કે થોડીક સામાજિક પરિસ્થિતિ જે કોઈ સમજતા હોય એને સમજાય અને રસ આવે. આજે આપણે થોડીક વાત બિલકુલ સીધી ચટ બધાને સમજાય એવી થોડીક લેવાની છે. યાવદ વિત્તોપાર્જન સક્ત, વિત્ત એટલે પૈસો, ઉપાર્જન એટલે કમાણી કરવી. ધન કમાઈ શકે છે ત્યાં સુધી નિજ પરિવારો રક્ત, પોતાનો પરિવાર ત્યાં સુધી એનામાં હેત રાખે છે. પૈસો કમાઈને આપે એને બધા ચાહે. એનો સીધો સાધો અર્થ એવો પણ કે જ્યાં સુધી કોઈ માણસ કામનો હોય ત્યાં સુધી બધા એના પ્રત્યે ભાવ રાખે. પૈસો કમાણી કરી આપે એટલું જ નહીં, પણ કામનો હોય એને સૌ બધાએ ચાહે. જ્યારે કોઈ માણસ કામનો ન રહે પછી એને કોઈ પૂછતું નથી. એ તો સીધી સાધી વાત સંસારમાં છે જ. નકામા થઈ જાઓ એટલે ગયા. કેન્દ્રમાં સ્વાર્થ છે એમ કહેવાય ને કે એક ખેડૂતને ત્યાં મામલતદાર એની વાડી આવેલા, શ્રાવણ ભાદરવાના ને એવા બધા ભાદરવો મહિનો ચાલતો હશે, મગફળીના ઓળા થતા હોય. મામલતદાર આવ્યા છે એટલે એને સરસ મજાના ગાદલું ગોદડું પાથરી આપ્યું છે, સરસ મગફળીના ઓળા શેક્યા છે. મામલતદાર સાહેબ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. પટેલ ખેડૂતભાઈ જાતે મગફળીના ઓળા ફોલી અને મામલતદારને આપે છે. જરાય મામલતદારના હાથ કાળા થવા દેતા નથી ને મામલતદાર નિરાતે મગફળી શેકેલી ખાય છે. અલકમલકની વાતો થાય છે. મામલતદાર તો કામનો માણસ કહેવાય ને. હવે એમાં એક કર્મચારી આવ્યો સરકારી અને મામલતદારના હાથમાં કંઈક કવર આપ્યું. હમણે ખોલ્યું, વાંચ્યું, ખિસ્સામાં મૂકી દીધું. એટલે પેલા ખેડૂત હતા એમણે પૂછ્યું કે સાહેબ શું આ કવર શેનું આવ્યું? તો કે કંઈ નહીં, એ તો મારો બદલીનો તાર આવ્યો. એટલે ખેડૂતના હાથમાં ફોલેલા જે મગફળીના દાણા હતા ને એ મામલતદારને આપવાને બદલે પોતે ખાઈ ગયો. એટલે મામલતદાર કહે, કેમ એવું કર્યું? તો કે હવે તો સાહેબ જે બીજો મામલતદાર આવશે એને ફોલીને દેશું, હવે તમને શું દેવાની જરૂર છે? તમારી વાત પૂરી. કામનો માણસ હોય, વાત નાની છે પણ જો મર્મ બહુ મોટો છે. આવું જ છે, જે માણસ કામનો હોય તો હથેળીમાં રાખે, કામનો ન હોય એને કોઈ પૂછે. બાપા જ્યાં સુધી કામના હોય ને ત્યાં સુધી, ભલે કમાણી નથી કરતા પણ ઘરમાં કંઈક ટેકો કરતા હોય, એનું કાંઈ પેન્શન આવતું હોય, અથવા તો પેન્શનની એને નોકરી ન હોય પણ તોય કંઈ ખેતીવાડીમાં થોડી મદદ કરતા હોય, ઘરમાં કંઈક ટેકો કરતા હોય, છેલ્લી બાકી છોકરા સાચવતા હોય, કે પછી ક્યાંય કોઈના બેસણામાં ઉઠમણામાં કે લોકાઈએ જવામાં ભાભો જો કામ આવતો હોય તો હજુ એ થોડોક રસ કુટુંબ પરિવાર દાખવે. પણ જ્યારે સાવ નકામો થઈ જાય ભાભો, પછી એનું કોઈ પૂછે નહીં. કપડું વપરાતા વપરાતા ગાભો થઈ જાય, માણસ વપરાતા વપરાતા ભાભો થઈ જાય. એ ગાભો અને ભાભો બે સરખા. ગાભાની જે દશા એ પછી ભાભાની દશા થાય. નહીતર પહેલાં તો જ્યારે કમાણી કરતા હોય, કડકડતી નોટું ઘરમાં પહેલે મહિનાની પહેલી તારીખે આવતી હોય, કેવી જમાવટ હોય તમે જુઓ. હજી તો ફળિયામાં પગ મૂકે ત્યાં તો ઘર સમુનમું મંડે થવા, સોફા ઉપર બેસે ન બેસે ત્યાં પાણીનો ગ્લાસ આવી જાય, ચા તૈયાર થઈ જાય, બપોરે જમવા બેસે, સાંજે જમવા બેસે, બે બાજુ આમ રોટલી ઘીમાં રસ બસ ચોપડી ના આપે, એક બાજુ નહીં બે બાજુ ઘીચો, ભાવતા શાક બને, રોજ સાંજે ફરતું ફરતું ફરસાણ હોય, જુદું જુદું મેનુ હોય, વળી વચ્ચે વચ્ચે પૂછતા હોય, શાક બરાબર છે ને, મીઠું વધારે તો નથી ને, દહીં ખાટું નથી ને, ભાવે એવું છે ને, પાછા બોલજો હો. અને એક નાનો પાડો ખાઈ જાય, એટલું ખાઈ જાય તોય કે હમણાં તમે ખોરાક ઓછો લ્યો છો. શરીર સાચવજો. આવો વટ હોય ભાઈ, પણ ધીમે ધીમે એ બધી નોકરી કે ધંધો છૂટી જાય, શરીર જીર્ણ થઈ જાય, કોર હાલે નહીં ગામડામાં કે એટલે હાથ પગ ચાલે નહીં, આવી પરિસ્થિતિ થાય એટલે કિંમત ઘટવામાં છોકરાઓ વ્યવહાર લઈ લે, હાથમાંથી બધી ચાવીઓ જતી રહે, સાઇન કરવાના અધિકાર જતા રહે, પછી બાપાની દશા શું થાય? તો કોણ પૂછે એને? છોકરા પરણીને આવી ગયા હોય, વહુ ઘેરે આવી ગઈ હોય ને, બાપા સાવ નવરા થઈ ગયા હોય, હવે છોકરા કઈ પૂછતા હોય નહી, ઓસરીમાં ઢોલિયા ઉપર બાપો બેઠા હોય હાથમાં પેલી વાંકી લાકડી લઈને. પણ થોડા દિવસ થાય ને ત્યાં એની જ ડોશી એટલે એની ઘરવાળી ભાભાની એ ડોશી આવે કે તમે અહીં આખો દિવસ આ ઓસરીમાં બેઠા રહ્યો છો, તે તમને કાંઈ શરમ છે? આ વહુવારું હોય, આપણે બે ત્રણ દીકરા બે ત્રણ વહુ ઓસરીમાં પાણીયારે પાણી લેવા ભરવું, કંઈ કામકાજ કરવું, છોકરા અહીંયા હોય નાના એને સુવડાવવા લઈ જવા, રસોડામાં કંઈ આવું કરવું, લાજ કાઢેલી હોય એમાં ઠેબે ઉમરા ચડતા હોય, તો તમને એમ ન થાય કે આપણે ફળિયામાં બેસીએ? બાપો કે હા ત્યારે હાલો ફળિયામાં બેસી, અને બિચારો ઉઠીને ફળિયામાં જાય, ત્યાં ખાટલો ઢાળીને બેસે, હાશ કરીને બેસે, પણ જ્યાં થોડા દાડા થાય ને ત્યાં વળી ડોસી આવે, ત્યાં તમે આખો ત્યાં ફળિયામાં બેઠા રહ્યો છો. એ ફળિયામાં વહુવારું ને કંઈ કામકાજ ન હોય, ગાયો ભેંસોને દોવાની હોય, નીરણ નાખવાની હોય, વાસીદા કરવાના હોય, વાસણ સાફ કરવાનો હોય, આ બધું કામકાજ હોય, તો તમે આખો દી અહીં બેઠા રહ્યો, લાકડી ઠેક ઠેક કરી રાખો, તો તમને શરમ નથી? આટલી ઉંમરે મારે તમને શું કહેવું? એમ ન થાય કે તમે ડેલીએ બેસો, કૂતરું આવી ગયું ધ્યાન રે, કોઈ માણસ આવી ગયું ધ્યાન રે, ડેલીએ નથી બેહાતું, કીધા વગર સમજણ નથી પડતી? હા ત્યારે હાલો ડેલીએ બેસીએ, ઓસરીમાંથી ફળિયામાં, ફળિયામાંથી ડેલીએ ખાટલો નાખીને ભાભો બેઠા હોય, ત્યાં હજી થોડા દિવસ બેસે ને ત્યાં ડોશી આવે, ત્યાં આ વાસ્તવિક ચિત્ર જો તમારે બાકી છે, ત્યાં ડોશી આવે, તે તમે આખો દી આખો દી અહીંયા ઢોલીએ અહીંયા દરવાજે ડેલીએ બેઠા રહ્યો, જરાય આમ બહાર જતા નથી, જેને કુકડી ઈંડા સેવા બેઠી હોય બેઠો હોય, તે તમને એમ ના થાય કે ઘડીક રામજી મંદિરે જાય, શિવ મંદિરે જાય, ઘડીક ચોરે જાય, દુર્ગાદાસ બાપુ પાસે સત્સંગ કરીએ, ગામમાં આંટો મારીએ, પગ મોકળા થાય, કંઈ ભૂખ લાગે, કંઈ ખરખું પચે ખરે, આ તમે અહીં નહીં બેઠા રહ્યો, આડોશી પાડોશી જોતા છે, તેને એમ ન થાય કે આને ઘરમાં નહીં ઘરવા દેતા? એલા નથી ઘરવા દેતા તો અહીં બેઠો છો, નહીતર ઘણું ઘરમાં બેસવું છે, પણ હવે શું કરે, વળી પાછો લાકડી લઈને ડોસો ઉપડે, એ ચોરેથી રામજી મંદિરેથી પછી હનુમાન મંદિરે, હનુમાનથી માતાજીને, વળી દુર્ગાદાસ, એની પાસે જાનકીદાસ બાપુ, એની પાછી દુલારીદાસ બાપુ, ફરી રાખે બિચારો, વળી પાછો આવીને આપે જમી લે, સાવ કાંકરો કાઢી નાખે, પણ જ્યારે હવે હાથ પગે ન હાલે એટલે વધારાનો માલ, ભંગાર માલ ભરવાનો જે ઓરડો હોય ને ગેરેજ જેવું, એમાં બાપાનો ખાટલો નાખે, આજુબાજુ સ્કૂટરના ટાયર લટકતા હોય, ખેતીવાડી હોય ને જો ટ્રેક્ટર હોય તેના ટાયર પીડ્યા હોય, અજગરની જેમ ફૂંફાડા મારે એવું લાગે, એક ખાટલી ફાટલી નાખી દીધી હોય, તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, થાળીમાં બે રોટલી, લ્યો બાપા તમારી સંપત્તિ આટલી, બાપા નિરાતે બેઠા હોય, ભાઈ હવે હાલી ચાલી શકતા નથી, કોઈ કાંઈ પૂછતું નથી, બાપો ટગર ટગર દેખાય તો જુએ, નહીં તો નિશાસા નાખે, જમવાનું ટાણું થાય, સાંભળે તો વહેલું મોડું દે, અને એ કેવી રીતે આપે, ઘણાની ફરિયાદો આવતી હોય, કૂતરાને રોટલો નાખે ને એમ નાખે, અમને ઘણા વૃદ્ધો કહેતા કે સામી આવી દશા છે, કૂતરું પાડ્યું હોય ને એને જરાક આદરથી રોટલો નાખે છે, એવી રીતે રોટલા નાખે છે, આ વૃદ્ધોની દશા હોય છે, એ તો તમે જાણતા જ હશો, સંસારમાં આમથા જ વૃદ્ધાશ્રમો નહીં ખુલ્યા હોય, મોટો ભાગ આવો છે, એમ સોએ સો ટકા કોઈ ચિત્ર નથી, આપણે કહેતા સોએ સો ટકા અધર્મ હોય તો દુનિયા નષ્ટ થઈ જાય, ભાંગી જાય, પણ 90% તો ખરું જ, અને 10% તો આપણે બહુ બોલીએ છીએ, એમ એટલા બધા ના હોય, વૃદ્ધોની દશા આવી છે, એટલે કહેવાનું શું છે, સ્વાર્થ મટી ગયો એટલે હવે કોઈ વૃદ્ધનું ભાવ પૂછતું નથી, સંતો શાસ્ત્રો બધા જ કહે છે, પણ શાસ્ત્રોને કોણ માને છે, ઔરંગઝેબ હતો એ કટ્ટરવાદી હતો, કુરાનને બહુ માનતો, હાથે પ્રત લખતો, વેચતો, એવું બધું કરતો. કુરાનમાં તો મોહમ્મદ સાહેબે કીધું જ છે કે તારું સ્વર્ગ એ તારા માતા પિતાના ચરણોમાં છે. અને એ જ ઔરંગઝેબ એના સગા બાપને કેદમાં પૂર્યો હતો. ખાવા પીવા માટે માટીના વાસણો આપ્યા હતા, આટલો ત્રાસ ગુજારતો. બાઇબલમાં પેલા કુરાનમાં નહીં આવતું હોય. જ્યારે આપણે હિન્દુઓને પણ કેટલી માતા પિતા, માતૃદેવો ભવન, પિતૃદેવો ભવન કથાઓમાં બધું આપણે બધા સાંભળીએ જ છીએ ને. અને કથા માંડી હોય તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની તો બધાને આંખમાં આંસુ આવે, પણ ઘરે યાદ ના આવે કે અમે મા બાપને આવી જ રીતે હળદૂત કરીએ છીએ. એટલે વૃદ્ધો એની સેવા કરવી, મા બાપની સેવા કરો. આપણે ત્યાં તો તમે ગામડાના ખેડૂતોનું તમે જોયું હશે કે બળદ વૃદ્ધ થઈ જાય ને, ખેતીનો બળદ, તો એને વેચે નહીં, એની પણ સેવા કરે. હવે તો મોટાભાગના ખેડૂતો બધું બદલાઈ ગયું છે, ઘણા તો છૂટા મૂકી દે છે, ગાયો ભેંસો ગાયો વસૂકી જાય, બળદ પણ વેલા થઈ જાય, છૂટા મૂકી દે, રખડી ખાય. પણ જે ખરો જે ખાનદાન ખેડૂત છે એ બળદને ગાયને રખડવા ન મૂકે, બાપની સેવા કરે ને એમ બળદની ગાયની સેવા કરે, માવતરની જેમ એવી સેવા કરતા હોય. એ આપણી સંસ્કૃતિ છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, વૃદ્ધ રોગાતુર માતા પિતા એની બધાની યાવત જીવન એની સેવા કરવી. વચનામૃતમાં પણ મહારાજે કીધું છે બુદ્ધિ ભ્રષ્ટ થવાના જવાબમાં, કે માતા પિતાની સેવા ન કરી હોય, ચાકરી ન કરી હોય ને એનો શાપ લાગ્યો હોય તો બુદ્ધિ દૂષિત થઈ જાય છે. માતા પિતાનું ઋણ છે. એટલે સેવા કરવી જોઈએ. પણ આપણે જોઈએ છે ને ઘણા લોકો દેવ મંદિરોમાં બહુ પૈસો આપે, અમે એવા બહુ જાણતા હોઈએ છીએ. મોટા મોટા ઉત્સવો કરાવે, ઘણું બધું કરાવે, લાખો રૂપિયા વાપરે, સંતોને કપડાં ઓઢાડે, ધોતિયા ઓઢાડે, દેવ મંદિરોમાં મોટા મોટા અન્નકૂટ ઉત્સવ કરે. પણ બે ત્રણ ભાઈઓ હોય તેમાંથી ગરીબ છોકરો હોય ને એ માવતરની સેવા કરતો હોય, અને આ પૈસાદાર મંદિરોમાં ધર્મમાં પૈસો વાપરે પણ સગા બાપને જીવાય માટે એક રૂપિયાનું ભાઈને પૂછે નહીં, બાપુજી પાસે બેસવાય જાય નહીં, સાજે માંદે એક પૈસાની મદદ પણ ન કરે. ઉલટાનો પાછો એ હક ધરાવે કે જે મકાન છે એમાંથી મને ભાગ મળવો જોઈએ. હા, એ બાપાની પાસે લખાવી લ્યો, મારો ભાગ ત્રીજો પડે, એના માટે ઝઘડો કરી જાય. અને પેલો બિચારો નોકરિયાત માણસ, આ ધંધાવાળો છે, એ નોકરિયાત એનો ખર્ચો કાઢે, છોકરાઓનો ખર્ચો કાઢે, બે મા બાપની ખાવા પીવા અને વૃદ્ધાવસ્થાની દવા ઔષધ બધા ખર્ચા ન નીકળી શકે, એવા ઘણા હોય છે. એની અમારી જાણમાં આવે તો અમે તો કોઈ કોઈને હરિભક્તોને કહીને પછી એની સેવા કરાવીએ, બે એને આપજો, બિચારાને એને આપજો. મોટો છોકરો તો કંઈ માને એમ છે નહીં, બસ સમાજમાં સારો મોટો દેખાય એટલા માટે લાખો રૂપિયા વાપરે છે. તો એને આપણે કહીએ ના શકીએ તારા બાપને પૈસા દે ને અમારે દેવા પડે. હા, હકીકત છે, આજે દેવા પડતા હોય એવા પરિવાર છે, કહેવાય નહીં. પણ હજી કાલે જ મેં એક જણાને 5000 મોકલ્યા, આવો જ આ જે કીધો ને એઝ ઇટ ઇઝ દાખલો. એનો મોટો ભાઈ લાખોપતિ છે અને ઓલો બિચારાને કોઈ સગવડતા નથી એવી. કાલે જ એક જણાને કહીને 5 મોકલાયો, બીજા પછી આપશો ધીમે ધીમે, બીજાને કીધું કે આપજો. દેવ મંદિરોમાં વાપરે છે જો, અને અમારે કાંઈ લેવા દેવા નથી. પણ વૃદ્ધો છે બિચારા, અને પેલો પૂરું નથી થતું એ સેવા કરે છે. આ ક્યાંની ધાર્મિકતા છે? અને તમે એમ માનો છો કે એના પર ભગવાન રાજી થાય? આ તો બધા નરકના અધિકારી છે. પેલા માવતરને ભોજન કરાવે, અન્નકૂટ ન થાય તો ઘોળ્યો, દેવ કઈ ભૂખ્યો નહીં રહે. સાધુ તો દિગંબર થઈ જાય ને તોય રૂડો લાગે, એના કરતા પહેલા માવતરને ધોતિયા ઓઢાડો. એ વિચારા કેવી પરિસ્થિતિમાં છે, એના થકી જીવન છે. જીવનના સ્રોત કરતા કોઈ માણસ મોટો નથી હોતો. તમે ગમે એવડા વડાપ્રધાન થઈ જાઓ કે આખા વિશ્વના પ્રમુખ થઈ જાઓ, તો માં તુકારો કરે તો કરે જ, બાપ તુકારો કરે જ, એનાથી કોઈ મોટો જ નથી. ભગવાન પણ માની પાસે તુકારો ચાહતો હોય છે. પૃથ્વી ઉપર ભગવાન માવતરથી મોટો નથી. એટલે સેવા કરવી. સાંભળી લીએ ત્યારે ઘણા લોકો શું કે, પણ એના સ્વભાવ જ ડોહાડોહીનો એવો છે, એ તારો ક્યાં ઓછો છે, તોય તને મોટો કર્યો, દેવું કરીને પરણાવ્યો, ઘરબારે કર્યો, બધું કરી દીધું ને, તારા સ્વભાવ ઓછા હતા. એક કુલ્ફી ખાવી હોય તો પગ પછાડતો ને આખું ઘર ઊંચું લેતો, તોય ગમે તેમ કરીને તને આઈસ્ક્રીમ ખવડાવતા, ચોકલેટ ખવડાવતા, અને જે ઘરમાં ખવાય બધું ખવડાવતા હતા. તે આવી રીતે તમે 10-12 વર્ષ સુધી તો તોફાન કર્યા જ છે, તો એટલી તો સેવા કરો. અને મા બાપનો સ્વભાવ, ઘણા મા બાપ વિચિત્ર હોય છે, એવું નથી, અમે નથી જાણતા, એવું નથી કે બધા મા બાપ દેવ જેવા હોય એવું નથી, હો રાક્ષસને શરમાવે એવાય હોય છે ખરેખર. હા, છોકરાઓની તો ધૂળકાટના કેવા હોય, છોકરાઓનું ખોટું દેખાય એટલા માટે તૂટેલા ચપ્પલ ને તૂટેલા કપડાં પહેરીને ગામમાં નીકળે. છોકરો બિચારો કહેતો હોય મર્સિડીઝ ગાડી મૂકી દઉં, બંગલા મૂકી દઉં, છે જ બધું, ચાવીઓ નાખી દઉં, બધું કરે, ના, છોકરાને ખોટું દેખાડે એવાય હોય. પણ છતાંય દીકરાએ બેલેન્સ રાખીને માવતરની સાથે તકરાર થતી હોય, છેટા રહેવામાં શાંતિ રહેતી હોય એને પોતાને, તો છેટા ભલે રહે, પણ બીજા દ્વારા કે બીજો જે સેવા કરતો હોય એને આર્થિક રીતે, બીજી રીતે નોકર રાખીને સગવડતા હોય એ રીતે, પણ મા બાપ પ્રત્યે સેવાને આદર ક્યારેય ચૂકાય નહીં. એવા છે, આપણે એમ કહેવાય ને, માવતર કમાવતર ન થાય, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર. ક્યાંય એવું હોય કે છોરું કછોરું ન થાય ને માવતર કમાવતર થાય, ત્યારે છોકરાએ એમ વિચારવું કે આપણે એના જેવું થોડું થવાય. એમાં છોકરાનું બહુ ભલું છે. આપણે મહેન્દ્રભાઈ શેલત હતા, એમના બાપુજીનો સ્વભાવ બહુ જ ગરમ હતો, ગરમ અને થોડો વિચિત્ર પણ હતો. કોઈ છોકરોની સેવા ન કરે એવો સ્વભાવ હતો, બધું કહેવાય નહીં, અમે તો નજરે જોયેલું. છતાંય મહેન્દ્રભાઈ શેલત ભગવાનની જેમ સેવા કરે, બોલો, ઊભી બજારે એને આમ ન કહેવાનું કહી નાખે, હાથ જોડે, મારો બાપ છે, વિચાર કરો તમે. અને સતત ભગવાનને પ્રાર્થના કરે, મારા બાપનો વિચિત્ર સ્વભાવ છે પણ હે ભગવાન, હે શ્રીજી મહારાજ, એનું કલ્યાણ કરજો, મારો બાપ છે, એનો સ્વભાવ છે, હું સહી લઉં છું, તું નહીં સહે, આવી પ્રાર્થના કરે, તમારે એનું કલ્યાણ કરવું જ પડે. કેવી સેવા કરી બોલો, અને એનું એવું કલ્યાણ થાય ભાઈ. એટલે તમે એમ કરીને છટકી ન જવું કે એનો સ્વભાવ આવો છે ડોહાનો તો શું કરવું, પણ આના જેટલું ન થતું હોય તો દૂર રહી નહીં પણ જવાબદારી પૂરી કરવી. બાપ પાસે અપેક્ષાઓ મૂકી દેવી, પણ આપણાથી થાય એટલી એની અપેક્ષાઓ પૂરી કરવી, ભલું થાય. રોજ પ્રાર્થના કરે કે મારા બાપનું સારું થવું જોઈએ, હે મહારાજ કલ્યાણ થવું જોઈએ. અને ખરેખર થોડા વર્ષો ગયા અને રાજકોટમાં એ વખતે વાડદોરિયા સાહેબ જજ હતા, એકાંતિક ભગવાન સ્વામિનારાયણના ભક્ત, એને શ્રીજી મહારાજે દર્શન દીધા, અવારનવાર દર્શન આપતા. એમને કહ્યું કે તમે મહેન્દ્રને કહેજો આજે નોકરીએ ન જાય, હું એના બાપને તેડવા આવવાનો છું. બોલો. હવે જજ સાહેબને આ બન્યું પાછું એવું કે જજ સાહેબની એવી પ્રવૃત્તિ કે મહેન્દ્રભાઈ ભેળા થાય ત્યારે વાત થાય, ન ભેળા થાય કે ન ઘરે ફોન કરે તો હાજર નહીં, આવું બધું કંઈક પરિસ્થિતિ તે. મહારાજે કીધું હું આજે તેડવા આવું છું, આને ઉચાટ રહી ગયો, કેવું કેમ, ક્યાં ભેળા થાય એમ, એ તો નોકરી જતા રહ્યા. શ્રીજી મહારાજ આવીને ધક્કો ખાઈને પાછા આવી ગયા, હા, જજ સાહેબને પાછા દર્શન દીધા કે તમે વાત ન કરી. તો કે મહારાજ પણ આવું થયું, સારું હવે કહેજો, કાલે ન જાય, કાલે હું આવીશ, બોલો. અને બીજે દિવસે મહેન્દ્રભાઈને એ વાત થઈ એ પ્રમાણે, એટલે પછી રહ્યા બેઠા છે. ભક્ત ચિંતામણીનો પાઠ કરે છે, શ્રીજી મહારાજ આવ્યા ને એના બાપુજીને ધામમાં તેડી ગયા છે ને. આદર્શ પુત્ર, આદર્શ મા બાપ ન હોય પણ આદર્શ પુત્ર ક્યારેય મટવું યાદ રાખવું આપણાથી જેમ એ છે. અને એક બીજી વસ્તુ શું થાય છે, ઘડપણ આવે ને ત્યારે બેલેન્સ વહી જાય મગજનું, એને યાદ ના રહે, બોલવાનું શરૂ થઈ જાય પછી બંધ ન થાય, એને ન્યુરો પ્રોબ્લેમ આવી જાય એવો, પછી એને ખબર ન હોય. આપણને બધી મેમોરી છે એટલે યાદ છે કાલે શું બોલ્યો હતો, એને યાદ નથી બે મિનિટ પહેલાં હું શું બોલી નાખ્યું છે. બાળક જેવું હોય, આપણે ગણી ગાંઠે બાંધીને એને ભડભડ ભડભડ ચાલુ થઈ જાય, એટલે જતું જ કર્યા વગર. નાના હતા ત્યારે આપણે જતું જ કરતા ને, એમ જ માનતા છોકરું છે, એ તો બોલે નહીં તો છોકરું શું બોલે, અપશબ્દ બોલી જાય. બાળક છે, એને ક્યાં ખબર છે હું શું બોલું, મારે શું ન બોલાય, એવું જ ઘડપણનું. બાળપણમાં દાંત ન હોય, ઘડપણમાં દાંત ન હોય, બાળપણમાં પોચું પોચું ભાવે, ઘડપણમાં પોચું પોચું ભાવે, બાળપણમાં બોલ બોલ બોલ બગડે, ઘડપણમાં બોલ બોલ બોલ બોલ બગડે, બાળપણમાં લુગડા બગડે ને ઘડપણમાં લુગડા બગડે. ગઢપણ ને બાળપણ બે સરખું છે. એટલે આદર્શ પુત્ર તરીકે મા બાપની સેવા કરવી. એક પરિવારમાં આવી રીતે બાપા વ્રત થઈ ગયેલા, પછી એને એક બાજુ ઓરડીમાં, એ ઓરડી એટલે માંડ માંડ ખાટલો રે એવી, એમાં નાખી દીધેલા. અને આ કહ્યું ને એમ માટીનું શકોરું એને એક ભોજન માટે આપે, એ પાણી પીવાનું એમાં, રોટલી શાક ખાવાના એમાં, એક જ આપી દીધું. પશુને જેમ આપે ને, કૂતરાને માટે સારું વાસણ હોય એવા વાસણમાં બાપો જમે. હવે વૃદ્ધ હાથ હોય શરીર હોય, તે વાસણ પડી જાય તો ફૂટી ગયું. એટલે આ ભાઈનો પાછો દીકરો એટલે બાપાનો પૌત્ર, એ 15-16 વર્ષનો, એને કીધું કે જા કુંભારને ત્યાંથી એક શકોરું લેતો હોય, બાપાના દાદાનું ફૂટી ગયું છે. એટલે છોકરો લેવા માટે ગયો. છોકરો બહુ યુવાન હતો પણ પૂર્વના સંસ્કાર નો હતો, એને ગમતું નહોતું. આપણા દાદા છે, મારા દાદા ને એના બાપુજીના બાપા છે, આવું શું કામ કરે છે. કુંભારને ત્યાંથી શકોરા લાવ્યો, બાપાએ એક મંગાવ્યું હતું ને, બે લેતો આવ્યો. એના બાપાએ જોયું, એ એક લાવવાનું હતું ને, તું કેમ બે લઈ આવ્યો. તો કે એક તો દાદાને આપવાનું જ છે. હા, તો બીજાને શું કરો, બીજું હું રાખી મોકલીશ, તમે ઘરડા થશો ત્યારે મારે તમને આપવું તો પડશે ને. અરે તો શું બોલે, તું અમને આવી રીતે, આપણા કુળની રીતિ હશે આ, એવું દેખાય છે. તમે દાદાને જો આવી રીતે આમાં જમાડતા હશો તો મને એમ થયું કે આપણા કુળમાં આમ જ રખાતું હશે, એટલે મારે અત્યારથી વ્યવસ્થા કરી રાખવી, ત્યારે કુંભાર મળ્યો ન મળ્યો, શકોરું મળ્યું ન મળ્યું, કુળ પરંપરા તો સાચવવી ને મારે. એટલે મને થયું કે બે લઈ લઉં તો એક રાખી મૂકો, એટલે તમને પછી મારી આપવા માટે થાય. યાના બા ને બાપુજી એકબીજા સામે જોવા માંડ્યા કે આપણે જે કરીએ છીએ એ જ વ્યાજમાં આવવાનું છે. છોકરો કે સીધી વાત છે ને, તમે જે મને શીખવાડો છો એ જ મારા લોહીમાં આવવાનું છે. સમજી ગયા કે આ આપણને ફરીને આપણા ઉપર જ આવવાનું છે. માફી માગી મા બાપની, આદરથી ઓસરીમાં ઢોલ્યો ઢાળ્યો, બાપાને બેસાડ્યા, સ્નાન કરાવ્યા અને દેવની જેમ સેવા કરી. ત્યારે દીકરાએ કીધું એના બાપુજીને, હું પણ હવે આવી સેવા કરીશ. એટલે જેવું વાવે તેવું, સેવા ચાહો તો સેવા કરો. ને મા બાપની સેવા કરવી, પણ મોટે ભાગે આ બધું કીધેલું લોકો ખબર નહીં, ઘણી વાર છોકરાને કરવું હોય પણ ઘરના આવ્યા હોય ને એ ન કરવા. એટલી બધી બુદ્ધિ કા ઓછી હોય અને કા ઓવર હોય અને કા સાવ હાલે જ નહીં. પરણીને બહુ ઘરે આવી એટલે પછી સાસુ સસરાએ કીધું, દીકરી હવે છે ને તારે છે ને મને તારી બા માનવી અને તારા સસરાને બાપુજી માનવા, બા બાપુજીની ભાવના રાખવી. ભલે એમાં એનો પતિ નામનો દીકરો ઓફિસેથી આવ્યો, બારણું ખોલવા ગઈ, સાસુ એટલે એની બા, એમણે પૂછ્યું કોણ છે, બા ભાઈ આવ્યો. ભાઈ ભાઈ તારા માટે નથી, બા બાપુજી કીધા ને કહેવાનું, તો કે ભાઈ આવ્યો. આવી ઘણી ઓછી અક્કલની હોય કે કીધું સમજે નહીં, ઘણામાં પુરુષો નથી સમજતા. એકને થોડું સમજાવવાનું છે, કેટલું બધું છે. છોકરા સમજે તો માવતર નો સમજે, માવતર સમજે તો છોકરા ન સમજે, છોકરા સમજે ઘરના ન સમજે. ડોસા ડોસીમાં એકનો સ્વભાવ સારો હોય, પાછું એકનો એવો વિચિત્ર હોય તેને લીધે ડોસાને ઢરડાવવું પડે, કાં ડોસીને ઢરડાવવું પડે. ચારનું ભેળું થાય એવું બીજા ઘરમાં એક બે સભ્યો, આટલાનું ભેળું થાય ત્યારે સેવા થાય. એટલે ઠાકોરજીની સેવા કરવી સહેલી, પણ જીવતાની સેવા કરવી અઘરી છે. અને એ અઘરી સેવા કોઈ નથી કીધું, આ પરમાત્મા છે, ઇનવિઝિબલ દેવ છે, અદ્રશ્ય દેવ છે, અને પેરેન્ટ છે એ દ્રશ્યમાન વિઝિબલ સામે દેવ છે, દેખી શકાય છે, વિઝિબલ છે, એની સેવા કરે. પણ છોકરાઓ બાપાનો જે ઋતુ ફરે ને એમ બે ત્રણ છોકરા હોય ને તો ઋતુ એક મહિનો અંત્યા, એક મહિનો અંત્યા, એક મહિનો ત્યાં અંત્યા. બે ભાઈઓ બાપાનો ખાટલો મહિને મહિને ફરે એક જ ગામમાં. મહિનો પૂરો થયો એટલે નાનો ભાઈ બળદગાડામાં, બાપા સાવ અશક્ત,